श्री पद्म पुराण उत्तरखंड अध्याय 83। देवल मुनि ए सरभ ने राजा दिलीप नी कथा संभळावी। राजा ने नंदिनी नी सेवा थी पुत्र प्राप्ति। वेश्य पूछू, हे मुने, राजा दिलीप कोण हता तथा ते नंदिनी गाय कोण हती जेनी आराधना करीने महाराजे पुत्र प्राप्त कर्यो हतो। आ कथा सांभळ्या बाद हूँ पत्नी सहित पार्वती जी ने आराधना करीश। देवले कह्यू, हे महामते, वेवस्त मनुना वंश में एक दिलीप नामना श्रेष्ठ राजा थया छे। तेओ धर्मपूर्वक पृथ्वीनु पालन करीने पोताना उत्तम गुणों द्वारा समस्त प्रजा ने प्रसन्न राखता हता। मगध राजकुमारी सुदक्षिणा राजा दिलीपनी महाराणी हती। महाराणी ने अवध में आव्या ने घणो समय थई गयो, परंतु तेमना गर्भथी कोई पुत्र न थयो। त्यारे कौशल सम्राट दिलीप पोताना मनमां विचार करवा लाग्या के मैं कोई दोष कर्यो नथी अने धर्म अर्थ तथा कामनुं यथासमय सेवन कर्युं छे, छतां मारा क्या दोषना कारणे महाराणीना गर्भथी संतान न थया। अमारा कुलगुरु वशिष्ठजी भूत अने भविष्यना ज्ञाता छे, तेओ जा दोष ने बतावी सके छे जेना कारणे मारे त्या पुत्र नथी। आवो विचार करीने राजा पोतानी राणी सहित गुरु वशिष्ठजीना शुभ आश्रम पर गया। वशिष्ठजी सायंकाळनो नित्यकर्म समाप्त करीने आश्रम में बैठा हता। तेज समय राजा ने राणीए त्या पहोंचीने तेमना दर्शन कर्या। महाराजे गुरुना ने महाराणीए गुरुपत्नी अरुंधती देवीना चरणों में प्रणाम कर्या। वशिष्ठजीए राजा ने अरुंधती देवीए राणी ने आशीर्वाद आप्या। त्यार पछी पूजनीय पुरुषों में श्रेष्ठ महर्षि वशिष्ठजीए राजा ने अरुंधती देवीए राणी ने आशीर्वाद आप्या। त्यार पछी पूजनीय पुरुषों में श्रेष्ठ महर्षि वशिष्ठे मधुपर्क वगैरह सामग्रीओ थी पोताना नवागत अतिथियों स्वागत करीने तेमना कुशल पूछ्या। त्यार पछी मुनिश्रेष्ठ वशिष्ठे पोताना योग प्रभावथी विविध प्रकारना भोज्य पदार्थ प्रस्तुत कर्या अने राजा दिलीप ने भोजन कराव्यू तथा उदार हृदयना अरुंधती देवीए पण महाराणी सुदक्षिणाने अबहु आदर साथे विविध प्रकारनी वानगी अने पकवाननुं भोजन कराव्यू। ज्यारे राजा भोजन करीने आरामथी बैठा त्यारे सदा आत्म स्वरूपमां स्थित रहनारा मुनि ते विनयशील नरेशनो हाथ पोताना हाथमां लईने पूछवा लाग्या, राजन, जे राज्यना राजा मंत्री राष्ट्र किल्लो खजानो सेना अने मित्रों आ साते अंग एक बीजाना उपकारक अने कुशल होय, ज्यानी प्रजा पोतपोताना धर्मपालन में तत्पर रहती होय, ज्यां भाईओ अने मंत्री प्रेम अने प्रसन्नताथी रहता होय, ज्यांना योद्धा अस्त्र शस्त्रना संचालननी क्रियामां कुशल होय, मित्र वशमां होय अने शत्रुओनो नाश थई गयो होय तथा ज्यां निवास करनारा लोकोनुं मन भगवाननी आराधनामां लाग्युं रहेतुं होय, आवुं राज्य जे राजाना अधिकारमां होय तेणे स्वर्गनुं राज्य लईने शुं करवुं छे। हे राजन, ईश्वाकु कुळना धार्मिक नरेश पुत्र उत्पन्न करीने तेमने राज्यनो भार सोंप्या बाद तप माटे वनमां आव्या करे छे। तमे तो हजु युवान छो, तमे हजु पुत्रनुं मुख पण जोयुं नथी, तेथी तमे तपस्याना अधिकारी नथी। पछी आवुं राज्य छोड़ीने आ तपोवनमां शा कारणे आव्या छो? राजाए कह्युं, हे ब्राह्मण, हुं तपस्या करवा माटे अहीं आव्यो नथी। जेम बाल्यावस्था चाली गई अने युवानी आवी छे, ते ज प्रमाणे ए पण चाली जशे अने वृद्धावस्था आवशे। वृद्धावस्था पछी मृत्यु निश्चित छे। हे गुरुदेव, आ प्रमाणे जो हुं पुत्र थया विना ज मरी जईश तो मारा बाद आ पृथ्वीनु राज्य कोना अधिकार में रहेशे? हे तपोनिधे, क्या दोषना कारणे मने पुत्र थतो नथी? हे गुरुदेव, मारा आ दोष ने ध्यान द्वारा जोईने शीघ्र बतावानी कृपा करो। राजाना वचन सांभळीने महर्षि वशिष्ठे ध्यान लगाव्यू अने संतान बाधानु कारण जाणीने आ प्रमाणे कह्यू, हे नृपश्रेष्ठ, पहलानी वात छे, तमे देवराज इंद्रनी सेवामांथी राजमहल पाछा फरता ઉતાવળને કારણે રસ્તામાં કલ્પવૃક્ષ નીચે ઊભેલી કામધેનુ ગાયને પ્રદક્ષિણા કરીને પ્રણામ ન કર્યા. તેથી કામધેનુને બહુ ક્રોધ આવ્યો અને તેણે એવો શ્રાપ આપ્યો કે જ્યાં સુધી તું મારા સંતાનની સેવા નહીં કરે ત્યાં સુધી તને પુત્ર નહીં થાય. તેથી હવે તમે વાછરા સહિત મારી નંદીની ગાયની, જે કામધેનુની પુત્રીની પુત્રી છે, પત્ની સહિત આરાધના કરો. આ નંદિની તમને પુત્ર પ્રદાન કરશે. એ જ સમયે નંદિની ગાય તપોવનથી આશ્રમ પર આવી પહોંચી. તેને જોઈને મુનિવરનું મન પ્રસન્ન થઈ ગયું. તેઓ નંદિનીને દેખાડીને રાજાને કહ્યું, રાજન, જુઓ, સ્મરણ માત્રથી કલ્યાણ કરવાવાળી આ નંદિની ગાય ચર્ચા થતાં જ ચાલી આવી, તેથી તમે પોતાના કાર્યને સિદ્ધ થયું સમજો. તપોવનમાં આની પાછળ પાછળ રહીને તમે આની આરાધના કરો અને આશ્રમ પર આવો ત્યારે રાણી સુદક્ષિણા એની સેવા કરશે. આનાથી પ્રસન્ન થઈને આ ગાય તમને અવશ્ય પુત્ર આપશે. મહારાજ, તમે હાથમાં ધનુષ્ય લઈને પૂરી સાવધાનીપૂર્વક ગાયને ચરાવો, જેથી કોઈ હિંસક જીવ એના પર આક્રમણ ન કરી બેસે. રાજાએ બહુ સારું કહીને ગુરુની આજ્ઞા શીઘ્ર માથે ચડાવી. દેવલજી કહે છે, ત્યારબાદ પ્રાતઃકાળે જ્યારે મહારાણી સુદક્ષિણાએ ફૂલ વગેરેથી નંદિનીની પૂજા કરી લીધી, ત્યારે રાજા તે ગાયને લઈને વનમાં ગયા. તે ગાય જ્યારે ચાલવા લાગતી ત્યારે રાજા પણ છાયાની જેમ તેમની પાછળ પાછળ ચાલતા હતા. જ્યારે ઘાસ વગેરે ચરવા લાગતી ત્યારે તેઓ પણ ફળમૂળ વગેરે ભક્ષણ કરતા હતા. જ્યારે તે વૃક્ષ નીચે બેસતી ત્યારે રાજા પણ બેસતા, અને જ્યારે તે પાણી પીતી ત્યારે તે પણ સ્વયં પાણી પીતા હતા. રાજા લીલું લીલું ઘાસ લાવીને ગાયને આપતા, તેના શરીર પરથી માખી મચ્છરોને હટાવતા તથા ગાયને હાથેથી પંપાળતા અને ખંજવાડતા હતા. આ પ્રમાણે તેઓ ગુરુની કામધેનુ ગાયને સેવનમાં લાગ્યા રહેતા હતા. જ્યારે સાંજ પડી ત્યારે તે ગાય પોતાની ખરીઓથી ઉડેલી ધૂળથી રાજાના શરીરને પવિત્ર કરતી રહીને આશ્રમમાં પાછી આવી. આશ્રમની નજીક આવી ત્યારે રાણી સુદક્ષિણાએ આગળ આવીને નંદિનીની સામે આવીને વિધિપૂર્વક તેની પૂજા કરીને વારંવાર તેના ચરણોમાં માથું ઝુકાવ્યું. પછી ગાયની પરિક્રમા કરીને તે હાથ જોડીને તેની સામે ઊભી રહી ગઈ. ગાયે સ્થિર ભાવે ઊભા રહીને રાણી દ્વારા શ્રદ્ધાપૂર્વક કરેલી પૂજાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી એ બંને દંપતીની સાથે તે આશ્રમ પર આવી આ પ્રમાણે દ્રઢતાપૂર્વક વ્રતનું પાલન કરનારા રાજા દિલીપને તે ગાયની આરાધના કરતા 21 દિવસ વીતી ગયા. ત્યાર પછી રાજાના ભક્તિભાવની પરીક્ષા લેવા માટે નંદિની સુંદર ઘાસથી સુશોભિત હિમાલયની કંદરામાં ચાલી ગઈ. તે સમયે તેના હૃદયમાં જરાય ભય ન હતો. રાજા દિલીપ હિમાલયના સુંદર શિખરની શોભા જોઈ રહ્યા હતા. એટલામાં જ એક સિંહ આવીને નંદિની પર તૂટી પડ્યો. રાજાને તે સિંહનો પગરો પણ ન સંભળાયો. સિંહની ચુંગાલમાં ફસાઈને નંદિનીએ દયનીય સ્વરમાં બહુ જોરથી ચીસ પાડી. તેના કરુણ રુદને ધનુર્ધર રાજાના મનમાં દયાનો સંચાર કરી દીધો. તેમણે જોયું ગાયનું મુખ આંસુઓથી ભીંજાઈ ગયું છે અને તેની ઉપર તીક્ષ્ણ દાઢો તથા પંજાવાળો સિંહ ચડી ગયો છે. આવું દુઃખપૂર્ણ દ્રશ્ય જોઈને રાજા વ્યથિત થઈ ગયા. તેમણે સિંહના પંજામાં પડેલી ગાયને ફરીથી જોઈ અને ભાથામાંથી એક બાણ કાઢીને તેને ધનુષ્ય પર મૂક્યું અને સિંહનો વધ કરવા માટે ધનુષ્યની પ્રત્યંચા ખેંચી તે જ સમયે સિંહે રાજાની સામે જોયું. તેની દ્રષ્ટિ પડતા જ તેમનું સંપૂર્ણ શરીર જડ જેવું થઈ ગયું. હવે તેમનામાં બાણ છોડવાની શક્તિ ન રહી. એનાથી તેઓ બહુ જ વિસ્મિત થઈ ગયા. રાજાને આવી અવસ્થામાં જોઈને સિંહે તેમને વધારે આશ્ચર્યમાં નાખતા રહીને મનુષ્યની વાણીમાં કહ્યું, રાજન, હું તમને જાણું છું, તમે સૂર્યવંશી રાજા દિલીપ છો. તમારું શરીર જે જડબત થઈ ગયું છે તેના માટે તમારે આશ્ચર્ય કરવું ન જોઈએ, કારણ કે આ હિમાલયમાં ભગવાન શંકરની માયાનો બહુ જ વિસ્તાર છે. કોઈ બીજા સિંહની જેમ મારા પર પ્રહાર કરવો પણ તમારા વશની વાત નથી, કેમ કે ભગવાન શંકર મારી પીઠ પર પગ મૂકીને પોતાના વૃષભ પર આરૂઢ થાય છે. સારું, હવે તમે પાછા ચાલ્યા જાઓ અને સમસ્ત પુરુષાર્થોના સાધનભૂત પોતાના શરીરની રક્ષા કરો. હે વીર, આ ગાયને દેવે મારા હાર માટે મોકલી છે. સિંહના વીર સંબોધનથી યુક્ત વચન સાંભળીને જળવત શરીરવાળા રાજા દિલીપે તેના પ્રમાણે ઉત્તર આપ્યો. મૃગરાજ, મારા ગુરુ મહર્ષિ વસિષ્ઠની આ સંપૂર્ણ મનોરથને સિદ્ધ કરનારી નંદિની નામની ગાય છે. ગુરુદેવે સંતાન પ્રાપ્તિના ઉદ્દેશ્યથી આની આરાધના કરવા માટે આને મને સોંપી છે. મેં આજ સુધી આની સારી રીતે આરાધના કરી છે. આ નાના વાછરાની માં છે. તમે એને પર્વતની કંદરામાં પકડી રાખી છે. તમે શંકરજીના સેવક છો, તેથી તમારા હાથમાંથી બળપૂર્વક આ ગાયને છોડાવવી મારા માટે અસંભવ છે. હવે મારું આ શરીર અપકીર્તિથી મલિન થઈ ગયું. હું આ ગાયના બદલામાં મારું શરીર તમને સમર્પિત કરું છું. આમ કરવાથી મહર્ષિના ધાર્મિક કૃત્યોમાં પણ કોઈ અડચણ આવશે નહીં અને તમારા ભોજનનું કામ પણ થઈ જશે. સાથે જ ગોરક્ષા માટે પ્રાણ ત્યાગ કરવાથી મારી પણ ઉત્તમ ગતિ થશે. આ સાંભળીને સિંહ મૌન થઈ ગયો. ધર્મજ્ઞ રાજા દિલીપ તેની આગળ માથું નીચું કરીને ઉભા રહ્યા. તેઓ સિંહ દ્વારા થનારા સહી આઘાતની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ત્યાં જ એકાએક તેમની ઉપર દેવતાઓ દ્વારા પુષ્પવૃષ્ટિ થવા લાગી. પછી બેટા ઉઠો, આ વચન સાંભળીને રાજા દિલીપ ઉભા થઈ ગયા. તે સમયે તેમણે માતાની જેમ સામે ઉભેલી નંદિનીને જ જોઈ. સિંહ જોવા ન મળ્યો, એથી રાજાને બહુ આશ્ચર્ય થયું. ત્યારે નંદિનીએ રાજા દિલીપને કહ્યું, રાજન, મેં માયાથી સિંહનું રૂપ બનાવીને તમારી પરીક્ષા લીધી છે. મુનિના પ્રભાવથી યમરાજ પણ મને પકડવાનો વિચાર કરી શકતા નથી. તમે પોતાનું શરીર આપીને પણ મારી રક્ષા માટે તૈયાર હતા, તેથી હું તમારા પર બહુ પ્રસન્ન છું. તમે મારી પાસે પોતાનું અભિષ્ટ વરદાન માંગો. રાજા બોલ્યા, હે માતા, દેહધારીઓના અંતકરણમાં જે વાત હોય છે તે તમારા જેવી દેવીઓથી છુપી નથી રહેતી. તમે તો મારો મનોરથ જાણો જ છો. મને વંશધર પુત્ર પ્રદાન કરો. રાજાની વાત સાંભળીને દેવતા, પિતર, ઋષિ અને મનુષ્ય વગેરે સર્વ ભૂતોના મનોરથ સિદ્ધ કરનારી નંદિનીએ કહ્યું, બેટા, તમે પાંદડાના પડિયામાં મારું દૂધ દોહીને ઈચ્છા અનુસાર પી લો. એનાથી તમને અસ્ત્ર શસ્ત્રોના તત્વને જાણનાર વંશધર પુત્ર પ્રાપ્ત થશે. આ સાંભળીને રાજાએ કામધેનુની દોહિત્રી નંદિનીને વિનયપૂર્વક કહ્યું, હે માતા, આ સમયે તો હું તમારા મધુર વચનામૃતનું પાન કરીને જ તૃપ્ત છું. હવે આશ્રમ પર જઈને સમસ્ત ધાર્મિક ક્રિયાઓના અનુષ્ઠાનથી તમારા પ્રસાદ સ્વરૂપ બચેલા દૂધનું જ પાન કરીશ. રાજાના વચન સાંભળીને ગાયને બહુ પ્રસન્નતા થઈ. તેણે સાધુ સાધુ કહીને રાજાનું સન્માન કર્યું. ત્યાર પછી તેમની સાથે આશ્રમ પર ગઈ. પૂર્વ દિવસની જેમ જ મહારાણી સુદક્ષિણાએ આગળ આવીને તેની પૂજા કરી. મહારાજના મુખની પ્રસન્નતા જોઈને રાણીને કાર્ય સિદ્ધિનો નિશ્ચય થઈ ગયો. તે સમજી ગઈ કે જેના માટે આ પ્રયત્ન થઈ રહ્યો હતો તે ઉદ્દેશ્ય સફળ થઈ ગયો. ત્યાર પછી તે બંને પતિ પત્ની વિધવત પૂજાયેલી ગાયની સાથે પોતાના ગુરુ વશિષ્ઠજી પાસે ગયા. તે બંનેના મુખની પ્રસન્નતા જોઈને જ્ઞાનના સિંધુ વશિષ્ઠજી તેમને પ્રસન્ન કરતા બોલ્યા, રાજન, મને ખબર પડી ગઈ કે ગાય તમારા બંને પર પ્રસન્ન છે, કેમ કે અત્યારે તમારા મુખની કાંતિ અપૂર્વ દેખાઈ રહી છે. કામધેનુ અને કલ્પવૃક્ષ બંને સર્વની કામનાઓ પૂર્ણ કરનારા છે. આ વાત પ્રસિદ્ધ છે. પછી તે જ કામધેનુની સંતાનની જેમ સારી રીતે આરાધના કરીને જો કોઈના મનોરથ સફળ થઈ જાય તો તેમાં આશ્ચર્ય શું છે. આ પાપરહિત કામધેનુ તથા દેવ નદી ગંગા દૂરથી પણ નામ લેતા સમસ્ત મનોરથો પૂર્ણ કરે છે. પછી શ્રદ્ધાપૂર્વક નિકટથી સેવા કરવાથી એ સમસ્ત કામનાઓ પૂર્ણ કરે, એમાં તો કહેવાનું જ શું. રાજન, આજે આ ગાયની પૂજા કરીને રાણી સહિત અહીં રાત્રિ વિતાવો. કાલે તમારા વ્રતને વિધવત સમાપ્ત કરીને અયોધ્યા પૂરી જજો. દેવલજી કહે છે, હે વૈશ્યવર, આ પ્રમાણે ધેનુની આરાધનાથી મનોવાંછિત વરદાન પામીને રાજા દિલીપ પત્ની સહિત આશ્રમમાં રહ્યા. પછી પ્રાતઃકાળે ગુરુની આજ્ઞા લઈને તેઓ રાજધાનીમાં ગયા. થોડા સમય પછી રાજા દિલીપને ત્યાં રઘુ નામનો પુત્ર થયો, જેના નામ પરથી આ પૃથ્વી પર સૂર્યવંશની ખ્યાતિ થઈ. અર્થાત રઘુ પછી તે વંશ રઘુવંશ નામે પ્રસિદ્ધ થયો. જે ભૂતલ પર રાજા દિલીપની આ કથાનો પાઠ કરે છે તેને ધન ધાન્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે. હે સરભ, તમે પણ તમારી પત્ની સાથે શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ માટે પોતાની બુદ્ધિથી આરાધના કરીને પાર્વતીજીને પ્રસન્ન કરો. તેઓ તમને પાપરહિત ગુણવાન તથા વંશધર પુત્ર પ્રદાન કરશે. આ પ્રમાણે સરભને રાજા દિલીપના મનોહર ચરિત્રનું વર્ણન કરીને દેવલ મુનિએ તેમને અંબિકાના પૂજનની વિધિ બતાવી. ત્યાર પછી તેઓ પોતાના અભિષ્ટ સ્થાન પર ચાલ્યા ગયા. અધ્યાય 83 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.